એક હર અને દૂષણના શત્રુ અને રાક્ષસોની સેનાનું મર્દન કરનારા, આપનો જય થાવ. હે નાથ, આપે આ દુષ્ટને માર્યો જેનાથી સર્વે દેવતા સનાથ થઈ ગયા. હે ભૂમિનો ભાર હરનારા, હે અપાર શ્રેષ્ઠ મહિમાવાળા, આપનો જય હો. હે રાવણના શત્રુ, હે કૃપાળુ, આપનો જય હો. આપે રાક્ષસોને બેહાલ કરી દીધા. લંકાપતિ રાવણને પોતાના બળનું બહુ ઘમંડ હતું. તેણે દેવો અને ગંધર્વો સર્વેને પોતાના વશમાં કરી લીધા હતા અને મુનિ, સિદ્ધ, મનુષ્ય, પક્ષી અને નાગ વગેરે સર્વેની પાછળ હઠપૂર્વક તે પડી ગયો હતો. તે અન્યોથી દ્રોહ કરવામાં તત્પર અને અત્યંત દુષ્ટ હતો. તે પાપીએ તેવું જ ફળ પ્રાપ્ત કર્યું. હવે હે દીનો પર દયા કરનારા, હે કમળ સમાન વિશાળ નેત્રોવાળા, સાંભળો. મને અત્યંત અભિમાન હતું કે મારા સમાન કોઈ નથી, પણ હવે પ્રભુ આપના ચરણ કમળોના દર્શન કરવાથી દુઃખ સમૂહને આપનારું મારું તે અભિમાન જતું રહ્યું. કોઈ એ નિર્ગુણ બ્રહ્મનું ધ્યાન કરે છે જેને વેદો અવ્યક્ત કહે છે, પરંતુ હે રામજી, મને તો આપનું આ સગુણ કૌશલરાજ સ્વરૂપ જ પ્રિય લાગે છે. શ્રી જાનકીજી અને નાનાભાઈ લક્ષ્મણજી સહિત મારા હૃદયમાં આપનું ધામ બનાવો. હે રમાનિવાસ, મને આપનો દાસ સમજો અને આપની ભક્તિ આપો. હે રમાનિવાસ, હે શરણાગતના ભયને હરનારા અને તેને સર્વે પ્રકારનું સુખ આપનારા, મને આપની ભક્તિ આપો. હે સુખના ધામ, હે અનેક કામદેવોની શોભાવાળા રઘુકુળના સ્વામી શ્રી રામચંદ્રજી, હું આપને નમસ્કાર કરું છું. હે દેવ સમૂહને આનંદ આપનારા, જન્મ મૃત્યુ, હર્ષ વિષાદ, સુખ દુઃખ આદિ દ્વંદ્વનો નાશ કરનારા, મનુષ્ય શરીરધારી, અતુલનીય બળવાળા, બ્રહ્મા અને શિવ આદિ દ્વારા સેવનીય, કરુણાથી કોમળ શ્રી રામજી, હું આપને નમસ્કાર કરું છું. હે કૃપાળુ, હવે મારી સામે કૃપા કરીને જોઈને આજ્ઞા આપો કે હું શું કરું. ઇન્દ્રના આ પ્રિય વચન સાંભળીને દીનદયાળુ શ્રી રામજી બોલ્યા, હે દેવરાજ, સાંભળો. અમારા વાનર રીંછ જેમને નિશાચરોએ મારી નાખ્યા છે પૃથ્વી પર પડ્યા છે. તેમણે મારા હિતને માટે પોતાના પ્રાણ ત્યાગી દીધા. હે સુજ્ઞ દેવરાજ, એ સર્વેને સજીવન કરી દો. કાક ભૂષુંડીજી કહે છે, હે ગરુડ, સાંભળો. પ્રભુના આ વચન અત્યંત ગૂઢ છે. જ્ઞાની મુનિ જ એને જાણી શકે છે. પ્રભુ શ્રી રામજી ત્રિલોકીને મારીને જીવાડી શકે છે. અહીંયા તો કેવળ ઇન્દ્રને મોટાઈ આપી છે. ઇન્દ્રએ અમૃત વરસાવીને વાનર રીછોને જીવતા કરી દીધા. સર્વે હર્ષિત થઈને ઉઠ્યા અને પ્રભુની પાસે આવ્યા. અમૃતની વર્ષા બંને દળો પર થઈ, પરંતુ રીંછ વાનર જ જીવિત થયા, રાક્ષસો નહીં. કેમ કે રાક્ષસોના મન તો મરતી વખતે રામાકાર થઈ ગયા હતા, માટે તે મુક્ત થઈ ગયા, તેમના ભવ બંધન છૂટી ગયા. પરંતુ વાનર અને રીંછ તો સર્વે દેવાંશ હતા, માટે તે સર્વે શ્રી રઘુનાથજીની ઈચ્છાથી જીવિત થઈ ગયા. શ્રી રામચંદ્રજીના સમાન દીનોનું હિત કરનારો કોણ છે જેમણે સમસ્ત રાક્ષસોને મુક્ત કરી દીધા? દુષ્ટ પાપોનું નિવાસ સ્થાન અને કામી રાવણ પણ તે જ ગતિ પામ્યો જેને શ્રેષ્ઠ મુનિ પણ નથી પામતા. પુષ્પોની વર્ષા કરીને સર્વે દેવો સુંદર વિમાનો પર ચઢી ચઢીને ચાલ્યા. ત્યારે સુઅવસર જાણીને સુજ્ઞ શિવજી પ્રભુ શ્રી રામચંદ્રજીની પાસે આવ્યા અને પરમ પ્રેમથી બંને હાથ જોડીને કમળ સમાન નેત્રોમાં જળ ભરીને પુલકિત શરીર અને ગદગદ વાણીથી ત્રિપુરારી શિવજી વિનંતી કરવા લાગ્યા. હે રઘુકુળના સ્વામી, સુંદર હાથોમાં શ્રેષ્ઠ ધનુષ અને સુંદર બાણ ધારણ કરેલા આપ મારી રક્ષા કરો. આપ મહામોહરૂપી મેઘ સમૂહને ઉડાડવા માટે પ્રચંડ પવન છો, સંશયરૂપી વનને ભસ્મ કરવા માટે અગ્નિ છો અને દેવતાઓને આનંદ આપનારા છો. આપ નિર્ગુણ, સગુણ, દિવ્ય ગુણોના ધામ અને પરમ સુંદર છો. ભ્રમરૂપી અંધકારનો નાશ કરવા માટે પ્રબળ પ્રતાપી સૂર્ય છો. કામ, ક્રોધ અને મદરૂપી હાથીઓના વધ માટે સિંહ સમાન છો. આપા સેવકના મનરૂપી વનમાં નિરંતર નિવાસ કરો. વિષય કામનાઓના સમૂહરૂપી કમળવનના નાશ માટે આપ પ્રબળ ઝાકળ છો. આપ ઉદાર અને મનથી પર છો. ભવસાગરને મથવા માટે આપ મંદરાચળ પર્વત છો. આપ અમારા પરમ ભયને દૂર કરો અને અમને દુસ્તર સંસાર સાગરમાંથી પાર ઉતારો. હે શ્યામ સુંદર શરીર, હે કમળ નયન, હે દીનબંધુ, હે શરણાગતને દુઃખથી છોડાવનાર, હે રાજા રામચંદ્રજી, આપ નાના ભાઈ લક્ષ્મણ અને જાનકીજી સહિત નિરંતર મારા હૃદયના અંતરમાં નિવાસ કરો. આપ મુનિઓને આનંદ આપનારા, પૃથ્વીમંડળના ભૂષણ, તુલસીદાસના પ્રભુ અને ભયનો નાશ કરનારા છો. હે નાથ, જ્યારે અયોધ્યાપુરીમાં આપનું રાજતિલક થશે ત્યારે હે કૃપાસાગર, હું આપની ઉદાર લીલા જોવા આવીશ. શિવજી વિનંતી કરીને ચાલ્યા ગયા ત્યારે વિભીષણજી પ્રભુની પાસે આવ્યા અને ચરણોમાં માથું નમાવીને કોમળ વાણીથી બોલ્યા, હે ષાડંગ ધનુષને ધારણ કરનારા પ્રભો, મારી વિનંતી સાંભળો. આપે કુળ અને સેના સહિત રાવણનો વધ કર્યો, ત્રિભુવનમાં પોતાનો પવિત્ર યશ ફેલાવ્યો અને મુજ દીન, પાપી, બુદ્ધિહીન અને જાતિહીન પર અનેક પ્રકારે કૃપા કરી. હવે હે પ્રભુ, આ દાસના ઘરને પવિત્ર કરો અને ત્યાં આવીને સ્નાન કરો જેથી યુદ્ધનો થાક દૂર થઈ જાય. હે કૃપાળુ, ખજાના, મહેલ અને સંપત્તિનું નિરીક્ષણ કરી પ્રસન્નતાપૂર્વક વાનરોને આપો. હે નાથ, મને સર્વ પ્રકારે અપનાવી લો અને પછી હે પ્રભો, મને સાથે લઈને અયોધ્યાપુરીએ પધારો. વિભીષણજીના કોમળ વચન સાંભળતા જ દીનદયાળુ પ્રભુના બંને વિશાળ નેત્રોમાં પ્રેમાશ્રુઓનું જળ ભરાઈ આવ્યું. શ્રી રામજીએ કહ્યું, હે ભાઈ સાંભળો, તમારો ખજાનો અને ઘર સર્વે મારું જ છે. આ વાત ખરી છે, પરંતુ ભરતની દશા યાદ કરીને મારી એક એક પળ કલ્પ સમાન વીતી રહી છે. તપસ્વીના વેશમાં કૃશ શરીરે નિરંતર મારો નામ જપ કરી રહ્યા છે. હે સખા, તેવો ઉપાય કરો જેનાથી હું જલ્દીથી જલ્દી તેમને જોઈ શકું. હું તમને અનુરોધ કરું છું કે જો અવધિ વીતી ગયે જાઉં છું તો ભાઈને જીવતો નહીં પામું. નાના ભાઈ ભરતજીની પ્રીતિનું સ્મરણ કરીને પ્રભુનું શરીર વારંવાર પુલકિત થઈ રહ્યું છે. શ્રી રામજીએ ફરી પાછું કહ્યું, હે વિભીષણ, તમે કલ્પભર રાજ્ય કરજો, મનમાં મારું નિરંતર સ્મરણ કરતા રહેજો. પછી તમે મારા એ ધામને પામી જશો જ્યાં સર્વે સંત જાય છે. શ્રી રામચંદ્રજીના વચન સાંભળતા જ વિભીષણજીએ હર્ષિત થઈને કૃપાના ધામ શ્રી રામજીના ચરણ પકડી લીધા. સર્વે વાનર રીંચ હર્ષિત થઈ ગયા અને પ્રભુના ચરણ પકડીને એમના નિર્મળ ગુણોના વખાણ કરવા લાગ્યા. પછી વિભીષણજી મહેલે ગયા અને તેમણે મણિઓના સમૂહોથી અને વસ્ત્રોથી વિમાનને ભરી દીધું. પછી તે પુષ્પક વિમાનને લાવીને પ્રભુની સામે મૂક્યું ત્યારે કૃપાસાગર શ્રી રામજીએ હસીને કહ્યું, હે સખા વિભીષણ સાંભળો, વિમાન ઉપર ચઢીને આકાશમાં જઈને વસ્ત્રો અને ઘરેણાંઓને વરસાવી દો. આજ્ઞા સાંભળતા જ વિભીષણજીએ આકાશમાં જઈને સર્વે મણિઓ અને વસ્ત્રોને વરસાવી દીધા. જેના મનને જે ઠીક લાગે છે તે જ લઈ લે છે. મણિઓને મુખમાં લઈને વાનર પાછા એને ખાવાની ચીજ ન સમજીને ઓકી દે છે. આ તમાશો જોઈને પરમ વિનોદી અને કૃપાના ધામ શ્રી રામજી સીતાજી અને લક્ષ્મણજી સહિત હસવા લાગ્યા. જેમને મુનિઓ ધ્યાનમાંય નથી પામતા, જેમને વેદો નેતિ કહે છે, તે જ કૃપાના સમુદ્ર શ્રી રામજી વાનરોની સાથે અનેક પ્રકારના વિનોદ કરી રહ્યા છે. શિવજી કહે છે, હે ઉમા, અનેક પ્રકારના યોગ, જપ, દાન, તપ, યજ્ઞ, વ્રત અને નિયમ કરવા છતાંય શ્રી રામચંદ્રજી એવી કૃપા નથી કરતા જેવી અનન્ય પ્રેમ થઈ જવાથી કરે છે.